શ્રીમદ ભાગવત 12મો સ્કંધ 5મો અધ્યાય શ્રી સુખદેવજીનો અંતિમ ઉપદેશ. શ્રી સુખદેવજી કહે છે, પ્રિય પરીક્ષિત, શ્રીમદ ભાગવત મહાપુરાણમાં વારંવાર સર્વત્ર વિશ્વાત્મા ભગવાન શ્રી હરિનું જ સંકીર્તન થયું છે. બ્રહ્મા અને રુદ્ર પણ શ્રી હરિથી ભિન્ન નથી. તેમની જ પ્રસાદ લીલા અને ક્રોધ લીલાની અભિવ્યક્તિ છે. હે રાજન, હવે તમે આ પશુઓ જેવી અવિવેક રૂપી ધારણા માન્યતા છોડી દો કે હું મરીશ. જેમ શરીર પહેલા ન હતું અને હમણાં દેખાય છે અને પાછું નષ્ટ થઈ જશે, તે શરીરની જેમ તમે પહેલા ન હતા, તમારો જન્મ થયો છે અને હવે તમે મરી જશો એવી વાત નથી. જેમ બીજથી અંકુર અને અંકુરથી બીજની ઉત્પત્તિ થાય છે, તે જ પ્રમાણે એક શરીરથી બીજા શરીરની અને બીજા શરીરથી ત્રીજા શરીરની ઉત્પત્તિ થાય છે. પરંતુ તમે નથી તો કોઈનાથી ઉત્પન્ન થયા કે ન ભવિષ્યમાં પુત્ર પૌત્રાદિકના શરીર રૂપે ઉત્પન્ન થશો. અગ્નિ લાકડાથી સર્વ રીતે અલગ રહે છે. લાકડાની ઉત્પત્તિ અને વિનાશથી તે સર્વ રીતે અલગ છે. તે જ રીતે તમે પણ શરીર વગેરેથી સર્વથા અલગ છો. સ્વપ્ન અવસ્થામાં એવું લાગે છે કે મારું માથું કપાઈ ગયું છે અને હું મરી ગયો છું. મને લોકો સ્મશાનમાં બાળી રહ્યા છે, પરંતુ આ બધી શરીરની જ અવસ્થાઓ દેખાય છે, આત્માની નહીં. દેખનારો તો તે બધી અવસ્થાઓથી ભિન્ન, જન્મ મૃત્યુથી રહિત, શુદ્ધ બુદ્ધ પરમ તત્વ રૂપ છે. જેમ ઘડો ફૂટી જવાથી આકાશ અગાઉની જેમ અખંડ રહે છે, પરંતુ ઘટાકાશ નિવૃત્તિ થતાં લોકોને એવું લાગે છે કે તે આકાશમાં મળી ગયું. વાસ્તવમાં તો તે મળેલું જ હતું. તે જ પ્રમાણે દેહ છૂટી જતા એવું લાગે છે કે જાણે જીવ બ્રહ્મ થઈ ગયો. વાસ્તવમાં તો તે બ્રહ્મ હતો જ. એની અબ્રહ્મતા તો પ્રતીતિ માત્ર હતી. મન જ આત્માને માટે શરીર વિષય અને કર્મોની કલ્પના કરે છે અને તે મનની સૃષ્ટિ રચે છે, માયા એટલે કે અવિદ્યા. વાસ્તવમાં જીવ માટે સંસાર ચક્રમાં પડવાનું કારણ માયા જ છે. જ્યાં સુધી તેલ રાખવાનું પાત્ર, દિવેટ અને અગ્નિનો સંયોગ રહે છે, ત્યાં સુધી દીવામાં દીવાપણું છે. તે જ રીતે જ્યાં સુધી આત્માનો કર્મ, મન, શરીર અને એમનામાં રહેનારા ચેતન્યાભાસ સાથે સંબંધ રહે છે, ત્યાં સુધી તેને જન્મ મૃત્યુના ચક્રાવામાં ભટકવું પડે છે. અને રજોગુણ, સત્વગુણ તથા તમોગુણની વૃત્તિઓથી તેને ઉત્પન્ન થવું, સ્થિત થવું અને નષ્ટ થવું પડે છે. પરંતુ જેમ દીવો બુજાઈ જતા તત્વરૂપ તેજનો વિનાશ થતો નથી, તે જ પ્રમાણે સંસારનો નાશ થઈ જવા છતાં પણ સ્વયં પ્રકાશ આત્માનો નાશ થતો નથી. કેમ કે તે કાર્ય અને કારણ, વ્યક્ત અને અવ્યક્ત બધાથી પર છે. તે આકાશની જેમ બધાનો આધાર છે, નિત્ય અને નિશ્ચળ છે, તે અનંત છે. ખરેખર આત્માની ઉપમા આત્મા જ છે. હે રાજન, તમે તમારી વિશુદ્ધ અને વિવેકવાળી બુદ્ધિને પરમાત્માના ચિંતનમાં ભરી દો અને સ્વયં પોતાના અંતરમાં સ્થિત પરમાત્માનો સાક્ષાત્કાર કરો. જુઓ, તમે મૃત્યુઓનું પણ મૃત્યુ છો. તમે સ્વયં ઈશ્વર છો. બ્રાહ્મણના શ્રાપથી પ્રેરિત તક્ષક તમને ભસ્મ કરી શકશે નહીં. તક્ષકની તો વાત જ ક્યાં છે. સ્વયં મૃત્યુ અને મૃત્યુઓનો સમૂહ પણ તમારી નજીક ફરકી નહીં શકે. તમે આ પ્રમાણે અનુસંધાન ચિંતન કરો કે હું જ સર્વનો અધિષ્ઠાન એવો પરબ્રહ્મ છું. સર્વાધિષ્ઠાન બ્રહ્મ હું જ છું. આ પ્રમાણે તમે તમારી જાતને તમારા વાસ્તવિક અભિન્ન અનંત અખંડ સ્વરૂપમાં સ્થિત કરી દો. તે સમયે પોતાની વિષથી ભરેલી જીભના લપકારા લેતો અને પોતાના હોઠ ચાટતો તક્ષક આવીને પોતાના विषभरिया मुक्ति तमने डसी जाए तो पण कोई परवा नहीं, तमे तमारा आत्मस्वरूप में स्थित थईने आ शरीर ने तो शू संपूर्ण विश्व ने पोतानाथी भिन्न नहीं देखो। आत्मस्वरूप पुत्र परीक्षित, तमे विश्वात्मा भगवान ने लीला संबंधी जे प्रश्न करी होतो तेनो मैं उत्तर आपी दीधो। हवे वधारे शू सांभळवा इच्छो छो? इति श्रीमद भागवते महापुराणे पारमहंस्यायाम संहितायाम द्वादश स्कंधे ब्रह्मोपदेशो नाम पंचमो अध्याय, बारमा स्कंध अंतर्गत ब्रह्मोपदेश नामनो पांचमो अध्याय समाप्त। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय।